કરી શકો. જાણવાનું શું લાગી રહ્યું? આઈ એમ ધેટ, આઈ એમ નોટ ધેટ, એટલું જાણું. ખુબ જ બીજી નહીં, એટલું લાગી રહ્યા છે ને. એ રે આવી ગયું એટલે બધું આવી ગયું શબ્દ આવે. પણ દાદા એ જે એ બરોબર છે, આઈ એમ ધેટ અને આઈ એમ નોટ ધેટ. હવે એ ધેટ એટલે શું પાછું? બરાબર ધેટ આવ્યું ને આમાં ધેટ આવ્યું. આમાં આમાંથી જે તે માણસ પછી બોલતો હોય, સાંભળતો હતો કે બરોબર છે, એ ધેટ પેલો જોવા મળે કે કયા ધેટ ને બતાવે છે. કારણ ધેટ તો બે શબ્દ આવ્યા, આઈ એમ ધેટ અને આઈ એમ નોટ ધેટ. એટલે લંડન માં થયેલા ક્યુ હતું હાજી કઈ કરેલથી કાઢી ફાધર મધર ની વાત પૂરી અધૂરી રહી પછી દવા. આપણે જે ઓપિનિયન આપીએ છીએ ને દરેક બાબત દ્વંદ્વનું સર્જન થાય, શું થાય છે? દ્વંદ્વનું સર્જન. ઓપિનિયન આપીએ છીએ એને શું થાય છે? દ્વંદ્વનું સર્જન. અને દ્વંદ્વના સર્જનથી મનનું સર્જન થાય. આવે છે ઓપિનિયન. ઓપિનિયન થી ધંધો ઉભા થાય છે અને ધંધો થી મન ઉભું થયું. ઈચ્છા માંથી નથી થતું, એ ઈચ્છા જ ઓપિનિયન માંથી જ થઈ શકે. ઈચ્છા નો વધો નથી, તમે જલેબી ખાતા રહો નથી, તેથી મન ઉભું થતું નથી. તમે ઓપિનિયન આપો તો સારી છે એટલે મન ઉભું થાય. મનને કદી લેવા ગયા નથી. પણ આ તો પેલું આગળ જવાની ઈચ્છા થઈ, પણ જવાશે કે નહીં જવાય, ધંધ ઉભો થયો ને. ધંધ ઉભો ના થયો એટલે કહું છું. એટલે ધંધો ઉભો થાય છે તે ધંધો ઉભો ના થાય એટલા માટે ઓપિનિયન બંધ કરીએ ધંધો ના, તો મન બંધ થઈ જાય. તો દ્વૈત માંથી અદ્વૈત કરવાનું છે ને? દ્વૈત માંથી અદ્વૈત કરવાનું છે. હા, તો મન બનતા તમે શાસ્ત્રો વાંચેલા? ના જી. જાય દ્વંદ ઉપરથી જ આવે. થોડું ભાષાનું જ્ઞાન તો ખરું ને, થોડું ભાષાનું જ્ઞાન થોડું ખરું. લગભગ ઊંડા ઉતર્યા નહીં. ના, આ ગીત છે જેમ આપણા આ રીતે બધા જરા મોટી ગીત હોય. હા, બનવાની કે દાદા ફાધર તો આપે કીધું કે મન ઓપિનિયન જો બંધ થાય એટલે ફાધર જે છે મન ઓપિનિયન એને બાજુ પર લઈ લો, પણ ફાધર એકલો લઈ લઈએ, પણ ફાધર ફાધર એકલાથી કોઈ વસ્તુ થતી હશે, મધર તો જોઈએ જ ને. મધર પોતપોતાની લેંગ્વેજ, મધર એટલે પોતપોતાની લેંગ્વેજ, એટલે એ બે ભેગા થાય તો માઇન્ડ થાય, મન ઉભું થઈ જાય. તો દાદા એમાં ફાધર ફાધર ને બાજુ પર ના રાખીએ અને મધર ને લઈ લઈએ તો એ શક્ય ખરું? મધર ને શું? મધર ને બાજુ પર ખસેડી દઈએ, મધર ને એટલે માઉન્ટ. મધર તો પછી અભિપ્રાય શું છે આપણો શબ્દ વગર? હા એટલે અભિપ્રાય, હા એટલે એટલે છૂટો પડી ગયો. બંને ભેગા હોય તો જ માઇન્ડ થાય. હા આ તો બહુ બહુ અમે બહુ સાદા શબ્દો સમજાયો છે. પતિ પત્ની મેરેજ સુધા કરી દો એટલે પછી છોકરા ક્યાંથી થવાના હતા? તમે અભિપ્રાય આપતા બંધ થઈ જાવ, અગર તમે તમારો અભિપ્રાય હજાર અમે તમારે લેવાય નહીં લેવાય નહીં. હા હા મેં કહ્યું તારી શું લેવાય, સારું બધું સિનેમા સિનેમાનું છે, સિનેમાનું છે. આપડે કામ હતી આ થતે જતીન મોદી ગયા તે સારું થયું, ચલો સારું ખરાબ સારું તારી લેવા દેવા તને મન શું ઉભું કરો છો લોકો? મન તારી બાઉન્ડ્રી નું ઉભું કર્યું તમે જુઓ છો. મન ની બાઉન્ડ્રી કેવી મોટી માની છે ને? જતીન મોદી જતીન મોદી મસ્ત હારે લીધા દેવા છે કઈ તમે બોલું હવાર થી હાર સુધી દાદા અભિપ્રાય આપે ને દરરોજ ચાર ચાર વખત બદલે. હવા નો અભિપ્રાય સાંજે બદલે, બપોર ના બદલે, વળી સાંજે કામ ના કરી મનમાં યાદ રાખ્યો કે ના થાય સારું એવું તો એ નથી કે લેવાય નહીં લેવાય નહીં બાર અને પેલા રેડિયો ભાઈ દુકાન શું વાંધો છો? આ ક્રિકેટ ચાલે છે આગળ ગાવત કરાવે છે જે હજુ બહેન પડે રાતો કરે છોકરા ને કહેવાય છે અત્યારે હું અહીં મળો છું રેડિયો પાછું બોલો છું કરો જે પોતાના બૈરાગ સંભાળતો નથી બીજી કાળજી લાગતો નથી જે ટાઈમ બધો ગાવત કે ના હોય સારો લાઈન ની કરવી શું જાય આઉટ ઓફ ફરજો ઘરની ફરજો બજાવતો નથી અને લાઈન કે બીજું કહેવાય ના નીકળે વાત બસે બેન ટિકિટ હોય બસે ત્યાં થતી જાય પછી જીવન છોકરી હશે ગાડી લઈને ગઈ છે ત્યાં ઉભરી હોય મારી આબરું નાક કરતી ના થાય સારું છે નાક કરતી થયા ધંધા મળ્યા છે મારી પાસે આવું હોવા હું કરું છું એના કરતા અમને સારું બાઉન્ડ્રી નાનું નાની બાઉન્ડ્રી ને બિલકુલ મકાન નહીં નાનું બધું છે હા તો ભાઈ બાર બાફા પર બેસે જીવન જીવવાની કળા જીવન જીવવાની કળા વાઈ થવાનું બોલો ને બધી કામ કેવું મજા આવે નિખાલસ હાસ્ય નિખાલસ વાણી હૃદય સાફ હોય તો કઈ વિચાર દરેક જગ્યાએ હું તો માનું છું દરેક જગ્યાએ હોય નિકાલસ સારો દરેક જગ્યાએ આ તો કંદલ છે બધે મીઠાઈ હોય એવું જ માન્યા કરે છે કંદલ તમારે તો મને ગમ્યું બધું પછી આગળ લઈ જાય એના કરતા આ બહુ પતી જાય એ સારું સુખદ કરો ને હમણાં આપડે એક ગામમાં વેપાર કરવા ગયા હતા એ ગામમાં પછી પચીસ વર્ષ પછી આપડે પાછો થાય તો આપડે શું કરવું છેલ્લા ચાર દાડા પછી જેનું જે કઈ હોય તો લઈ જવાનું જે સુખતે કરી ને બચવાનું શું એ સુખતે કર્યા ગયા તો કાલ સાંજે ગયા બધું બહુ ચીજો મિક્સર છે આ એમાં મોટો ભાગ અહંકાર વગાડવાનો છે બીજી છે બીજું મિક્સર છે પાછું મન મન વસ કરવાનું એ બધું બહુ ચીજો છે સૌથી વધારે વધારે પાર્ટ લઈ જાય તો અહંકાર વગાડવાનો એને વગાડવા જ પડે ને વગાડે ક્યાં આગળ કે આપણું મન કબૂલ કરતું હોય કે અહીંયા જગ્યાએ વગાડે તો મન હોમું થાય જ ના વગાડે સમજ પડે ને, આપણું મન પ્રફુલ્લિત રહેતું હોય તો વધારે, અને જેનામાં અહંકાર ના હોય તેને આપણે અહંકાર ત્રણ અહંકાર વગાડી શકીએ. શું કહ્યું? અહંકાર વાળામાં પણ વગાડી રહ્યો અને અહંકાર વધતો જાય. અહંકાર ઓગાળવાની વાત સાચી, અહંકાર ઓગાળવાની વાત સાચી મેં કહ્યું. તમે પાઠ પર બે એવું જ્ઞાની પુસ્તું તમે નીચે દેવું ભાઈ, પાઠ તમે પાઠ પર ના બેહો ખોટું દેખાતું વ્યવહારમાં. વ્યવહારમાં શું કે મહારાજ નીચે બેસી ગયા, જ્ઞાની ઓળખે નહીં, મારે ઓળખે નહીં. ઓછી છે કે આવા કપડા હોય તો કેમ એવું કે આવા કપડા હોય તો, અને મહારાજ નીચે બેસી ગયા તો લોકો ભ્રમ થઈ જાય. મેં તો ઉપર બેસી ગયો પાઠ ઉપર, ના મારાથી બેસાય તે રીતે આટલો વિનય કર્યો તમે મૂકી લીધું કે આ વિનય એટલો જ તમે મૂકી લીધો, પણ તમે બે જવા. પછી મને કહે છે બહુ શાસ્ત્ર વાત આવે બધું કરી પડતો નહીં, પછી ફળદાયી થતું નથી. ફળદાયી ના થયું તેનો અર્થ નથી કે ના પાછી ખોટ ગઈ છે નહીં, ના ખોટ પણ નથી થઈ ગયો. અહંકાર વધ્યો છે લોકો બાપ બીજો અબી કહે ને, તો તો નિષ્ફળ કોણ કહેવા દે, કોણ કહેવા દે નિષ્ફળ નોટ એટલા આવું. તમારે શું થયા આવે છે આવજો કોઈ. પછી કહે હું પણ કર્મકાંડ બધું કરું છું ભગવાનની આજ્ઞા, કેમ કેમ વધે ભગવાન ને કયા જોવા નહીં કરતા, તમારી મરજી મુજબ કરો, મરજી મુજબ ભગવાન ને કયા જોવા નહીં, મરજી મુજબ બેન ફેર પડે કરો, બહુ ફેર પડે કારણ કે મરજી મુજબ કરવું એમને પસંદ કહેવાય. શું કહે શું કહે પસંદ એટલે આજ્ઞા ને વિરોધ. શું કહ્યું? મહાદોષ એને ભણ જ ના હોય ને મનુષ્ય ને. સાધુ આચાર્ય મહારાજ ત્યાગ કરેલો હોય પણ દાદા રોટલી ખાય પણ એ ખાવામાં જ જાણે, બીજું આવું સમજો ના પડે ને. મારી પૂટ પાસેથી લખેલું એ નથી આવે છે કોઈ દાડો હું બે નાની પૂછું ઓછા કેવી જાતું કેમ લાગે છે પરીક્ષા કરો હું આ લગું ને, આ તો બુદ્ધિ વાળા બુદ્ધિ વાળું કદું ને, તો બુદ્ધિ બહુ સારી ગયેલી નહીં. સામાન્ય બુદ્ધિ કહેવાય તો સામાન્ય તમે વંચાયેલું તો માણસ ઊંડા દઉં કે મોટા આવું સારું લખી શકે છે એવું મને ખબર નથી. એટલે મેં પૂરું વર્ણન કરી શકે નઈ, કોણ વર્ણન કરી શકે? એમને આ વિજય કહ્યું કે એનું પારખું હોય, પારખું તો જોયેલો જ ના હોય ગણાની પછી પારખું હોય મોટામાં મોટા મોટો ગુણ મિત્ર હતા. બિલકુલ એટલે કઈ તો ગુણ ના આધારે કઈ તો પારસ તો હોય ને. અમારા દેહ છોડી ગયો એટલે હું છોડી ગયો ઠીક છે. વિનોબાજી ગમે તે બધા સંતો આવું બોલે છે કે અમારે 2000 છોડી ગયો છોડી ગયો. 2000 પોતે જ છોડી જતો હોય ને તો પછી આ દુનિયામાં કૃષ્ણ ભગવાન તો કે પગમાં વિંધીન ના ભરી ગયા હોય. શું કહ્યું ને કોઈ થોડી રસ્તો નથી. દેહ પોતે દેહ ને થોડી રચનારો કોણ? એ પોતે કોણ? કોઈ એનું ભણ જુટે નહીં પણ બોલે છે. અમે આનું દુઃખ લઈને આવ્યા છે, આવાનું દુઃખ અમે લઈ લીધું છે. વર્લ્ડમાં કોઈ માણસ સંદાસ વાળી સ્વતંત્ર શક્તિ ધરાવતો નથી અને એવો કોઈ પાઠ જોયો નથી. શું કહું છું? એની પર વિચાર જો. કોકનું લાયેલા લાગતો છે ભાઈ ને? આ તો પોતાનો રોફ તૂટે તૂટે નહીં એટલા માટે ભોંકે છે લોકો. અમને ત્યારે સમજી જાય કે આ ધોન મોહ કરે છે. બોલીએ નહીં માસ્ટર છે ને ચંદ્ર ભગવાન દુઃખે જ કીધું ભાઈ બોલીએ નહીં. પણ આવું હોય ત્યારે ગુજરાત વાંચી હતી આમ ના વાંચી આમ તો બહુ સારા હતા. શું કહ્યું? કારણ કેટલાક માસ્ટર ભગવાન માસ્ટર છે. શું છે? ભગવાન દુઃખ થાય ના ભાઈ હે કેવું ના ભાઈ વિગત સદસર સમજવું હોય તો આમ છે. વિજય જે સમજવું તો પછી ને કેમ છે કેમ વાસ્તવિકતા નહીં સમજવી પડે કે આમ પોલમ પોલ લભાઈ લઈશું પોલમ પોલ લભાઈ લઈશું વાસ્તવિકતા સમજીશ વાસ્તવિકતા સમજી બધા ઠોકા થઈ જપવામાં આવ્યા. એમને માટે સ્ટેન્ડર્ડ છે બરોબર છે, માટે આપણે ખોટું ના કહેશું. પણ સાચું માનશો નહીં બરોબર. તમને કેમ લાગે સાચું માનવા જેવું છે? આ બધું માનેલા સત્ય બધી જીવી રહ્યા લોકો પોતાનો લાભ. શું કહ્યું? પોતાની લોગ ઉપર જઈ રહ્યા છે અને ફેર દેવતા વચ્ચે પોતાની છેલ્લી લોગ ખોઈ છે. જે લોગ પરમાનન્ટ છે. શું છે? આ તો ટેમ્પરરી ઘણી હારે બદલાય. તમે કઈ બોલ્યા નહીં? કઈ હું આ લોકોની બદલી માટે કરવાનો તમારી ચિંતા કરવા માટે બોલું છું. આ બદલી તમારે હોય નહીં કોઈ તમે થોડો ને તમે જો આ માર્ગે થોડા ચંકાઈ જાય કે આ કેવું આ તો દુઃખ લઈ લેતો હતા કે મને લોકો કહે છે કે તમે આ બધા ચમત્કાર મારા ચમત્કાર કરી શક્તિ જ નથી કર્યો તો મારું યશ નામ કરવું છે એ નામ કરવું છે યશ આપવા વડાવાથી અને અપયશ નામ કરવું અપયશ એ કરે તો અધ્યક્ષ મળ્યા કરે કેવું અને હું ના કરું તો અધ્યક્ષ મળ્યા કરે લાખો માણસો હજાર માણસો એમ કે દાદા તમે આ કર્યું હું કહું પણ મળે હું નહીં કરતો આ મારું યસ નામ કરતો હા બીજા બીજા લોકો તો મથે લે એનું કારણ કે અમે બીજે બીજે એનું કોઈ ખોરાક નથી કે આનંદ સુખનો માર્ગ નથી બીજી બીજો ખોરાક નથી એટલે આ ખોરાક થઈ જાય મારા બધું બહુ ખોરાક બરાબર આ ઘાસ પૂરા ચલો સમજ ને પૂરેપૂરું જ્ઞાની પુરુષ છે શું છે ભગવાન એટલે પૂર્ણ પૂર્ણ સ્વરૂપ એનું નામ ભગવાન જો ગમે તે સંજોગમાં આનંદ જ આપે શું કહે છે આ તો નાની પુરુષ છે અને 356 ડિગ્રી ના કેવા છે અને ભગવાન 364 ડિગ્રી ના છે મહી પ્રગટ થયેલા છે તે ભગવાન છે 364 ડિગ્રી ના છે અને આ 364 એટલે મારે 4 ડિગ્રી ખૂટે છે એટલા આ હું આમ કરીને નમસ્કાર કરું છું દા દા ભગવાન અસિંહ જય જયકાર શા માટે કરું છું મારે 4 ખૂટે છે અને આ બધાને બેટન તો ખૂટતા આવે ને લંડન ના પીએચડી થયેલા અને સંત પુરુષ તો એમને ત્યાં પણ ઘેર બેઠા સંત પુરુષ શું કહ્યું એમાં બે મત નહીં ઘેર બેઠા સંત પુરુષ છે એનું હું ગેરંટી આપું શું કહ્યું દાડો વરે આ માલપુડા દુષ્કાળ થઈ એનો દાડો વરે કરો સંસર્ગ જગત ઉભું થયું બે વસ્તુ સાથે રહેવાથી એનો સંસર્ગ દોષ લાગી ગયો એને ઉભું થયું છે એ સંસર્ગ દોષ પોતાનો દોષ સુધી જાય નો લિમિટ આપ જાહેર માં પણ બહાર કરો છો સત્સંગ એમ પૂછે છે જાહેર માં પણ આપ સત્સંગ કરો છો બહાર કરવો હોય તો આમાં છે તો મર્યાદિત લોકો લાભ ઉઠાવે અને પેલા માં બધા વધારે લોકો લાભ ઉઠાવી શકે વધારે લોકો એવું છે ને કે આ આ વાસ્તવિકતા જગત માં હોય નઈ ને લૌકિક વાત બધી લૌકિક માં હોય તો તમે લાખો માણસ હજાર માણસ જે રહેતા હોય, વાસ્તવિકતામાં તો ક્યાં છે માણસ એટલા બધા? એટલે તમે ખાસ બુદ્ધિજીવી જ રહેતા હોય તો આખર મને બોલાવે, બીજી બધી બધું કોમન પ્રજામાં કોમનું નહીં. સમજો ને? બરાબર. કોમન પ્રજા તો એ મહાભારત રામાયણ કથાઓ બધા એ બધું એમને જે ખોરાક જે હોય એને જે ખોરાક ના આપીએ તો એ ઉઠી જતો હોય આપણો, અને આપણું જે લગો હોય હોટલ પછી હોટલ લગો હોય એટલે અમે તેથી બાર હોટલ નું બાકી હોટલ ખોટી છે કે ખરાબ દેખાય ના દેખાય? કોમન પ્રજા થઈ ગયું ને, આપણે કોમન પ્રજાને બી ઉપર તો લાવી જ પડશે ને આપણે. આમ કોમન પ્રજાને પણ ઉપર તો લાવી જ પડશે ને આપણે. આવી રહી જ છે, આપણે લાવવાની જરૂર નથી. આપણે આપણો માર્ગ કરો, માર્ગ તો થઈ જ રહ્યો. અચ્છા, આપણે કોમન પ્રજાને ઉછે છે કે તમને ઉછે લાવવા જઈએ? તમે ત્યાંથી પાછા છે શું ને? ઊંચે ચઢનારો હોય ને એને છે તે લોકો ઊંચે માર્ગે લાવવાનું જરૂર છે. એને કોમન પ્રજાને બરોબર છે, મસ્તીમાં છે અને સ્ટેન્ડર્ડમાં છે. લોકો આઉટ ફ્રોમ સ્ટેન્ડર્ડ જવું હોય ત્યારે વાંધા છે. એમને ભરવાની જરૂર છે, ભરવાડી છે અને પીડી કરનારો છે અને ચાલ ચાલ ઘેર પાત્ર પાસે ચાલ ચાલ્યા જ કરે લાઈન બંધ એ છે. અને છતાં મનુષ્ય છે, પ્રાણ પ્રાણ થી જીવે છે માટે પ્રાણી છે. મનુષ્ય છે, ફોટો લે તો મનુષ્ય, પ્રાણ થી જીવે માટે પ્રાણી છે. પ્રાણ થી જીવે છે ને લોકો, બરાબર છે. એટલે બુદ્ધિ જીવે ભેગા થયા હોય બુદ્ધિ, અમે પબ્લિક માં પબ્લિક ને અમને વાંધો નથી કોઈ જાતનો. બરાબર, પબ્લિક નો એને લોકો લાભ ના થાય એટલે પેલું વધારે લઈ શકે છે, આમ એને ઇન્ટરેસ્ટ જ ના પડે ને એમાં. બરાબર. તો જેમ આદિવાસીઓ ને આપડે સરપરી કરે એની ધ્યાન ના પડે, પછી જતો રે બે સરપરી પડે એને જ આવડો મોટો રોટલો ને. પ્રોફેસર સાહેબ બોલતા બરોબર છે, આપ કહો છો એ સાંભળું છું. હે બરાબર છે, આપ કહો છો હું સાંભળું છું. કે નાગરિક નાગરિક ને તો એને ફાવે જ નહીં, અને નાગરિક ના દિવસ ને તો એને ફાવે. ડેવલપમેન્ટ જુદી જાતમાં ડેવલપ જ નહીં, ત્યાં આગળ ડેવલપમાં આવી રહ્યા છે. અને એ નહીં કેતા મારી કાળજી તમે કરશો નહીં, તમારે શું હેલ્પ જોઈએ એ પૂછે ઉઠા આપણને. તમારો કઈ ખાસ મહત્વ નો સંદેશ હોય એટલે તમારો કઈ ખાસ મહત્વ નો સંદેશો હોય તે કહો. કે છે સંદેશો? હું તો અમારો મહત્વ નો સંદેશ એટલો આવી પરતંત્રતાઓમાં કઈ રીતે જીવી રહ્યા છો માટે પરતંત્રતાઓથી મુક્ત થાઓ એ અમારો સંદેશ. કઈ કઈ એટલે પરતંત્રતાઓ કઈ કઈ? આમ પરતંત્રતાઓ એટલે કઈ કઈ? બધી જ પરતંત્રતા છે. અહીંથી કઈ ભય, અહીંથી ક્યાં આગળ જઈએ તો ભય ના હોય? કઈ એવી જગ્યા છે કે જ્યાં ભય નહીં હોય? રસ્તા પર ચાલવાનો ભય નથી, અહીં બેહવા જવાનું ભય નથી, ક્યાં ભય નથી? એ તો અગાઉમાં પણ ભય હતો જ ને. એ તો અગાઉમાં પણ ભય તો હતો જ ને. અગાઉ પણ ભય તો હતો ને. એટલે ભય એટલે પરતંત્રતા. ભય કેમ? ભય એટલે ભય નિર્ભય, ભય મુક્તિ નું સાધન શું? એટલે ભય મુક્તિ નું સાધન શું? એ બધા સાધનો બધા છે, અને શું બધાના સાધન એક જ છે. ભય એકલા નહીં, પણ અજ્ઞાન આ ક્રોધ માર માં આવેલું નબળીઓ છે. નબળીઓ બધો પણ પતન પડે ખરી ના પડે બરાબર, છતાં લોકો રીબે રીબે ને ભોગવે છે ને. ક્રોધ મન માયા લોભ રીબે રીબે ને ભોગવે છે. એવું પોતાની જાતે રીબાય છે, પાછું આપણે એને પૂછીએ તમે તો રીબાવ છો, તમારો બાપ રીબાય છે. અહંકાર થી પહોંચે જ નહીં, અહંકાર એવો આપ્યો છે કે દુનિયા બધા દુખ્યા મુવાસન છે કે એમ અસુખ્યા છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે કદાચ આખું. માછલા જેમ તરફડે ને એમ તરફડી રહ્યું. મોહ કઈ બધું હોય છે, મોહ પૂરો થાય માછલી તરફડે છે. મોહ હોય, દારૂ નો કેપ હોય, ત્યારે માછલી જયારે શાંત મરે. આપડે એમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય? એટલે તમારે બધા મુક્ત થવું હોય તો કહેજો, મને તમારે મન કહી દેવાનું. બીજાને પાસે કાગળ બગાડાવું છું ફોર્મ આપીને, કે ફોર્મ ભરી લાવજો, તમને નહીં ફોર્મ ભરવું એટલે લાવવાનું કહીએ. પેલા એક્ઝિક્યુટિવ એમના એમના કરે ને? એ કોના હવે પૂછતા તમે જોવાનેલું ખોટું છે, આવતું પૂછપુછ કરો. મારે જોવાની બધું કરું તો આકડી મેળ દો કયું તો હું તમને આગળની વાત કરું. વાત જોવાના ચાર જ રાખ્યો જોવાના, તેના સારું બધા માથા પડી કરે પુસ્તક વાંચું વાંચું વાંચ જાય છે, મગજ ખરાબ થઈ જાય. શું કહે? પછી એમને પૂછ્યા ને પ્રશ્નો, બહુ હાઈ લેવલના પ્રશ્નો પૂછ્યા આણંદમાં. મારે પૂછવું પડશે કયા ગામના અને કોના દીકરા? દીકરા દીકરા કહેવાય ને મોટી મનાતા, એટલે કયા ગામ પૂછ્યું? કયા લોકો મને ઓળખાણ પડવા માટે કોઈ બળવંતરાય મહેતા દીકરા ઠીક છે. હવે પણ ડેવલપમેન્ટ કેવું થાય? ક્યાંથી થાય ડેવલપમેન્ટ? આ માણસ આ દાળ ભાત થાય, કંટ્રોલ ના પાક થાય, એવું ડેવલપમેન્ટ પતરા છે. કંટ્રોલ ના દાળ ભાત થાય, કંટ્રોલ ની ખોડ થાય, આવું બધું ડેવલપમેન્ટ છે. કઈક ના હજુ હિન્દુસ્તાનમાં છે કોઈ જગ્યાએ એવું ડેવલપમેન્ટ વધી રહ્યું છે. તું તો બધું ત્રણેય ગયું નથી પ્રશ્ન પૂછો. એવા જગત નું કલ્યાણ થાય, ભવિષ્ય કેવું લાગે છે એટલે તમને? આપણું ભારત નું ભવિષ્ય આપને કેવું લાગે છે? તમને કેવું લાગે છે? અમે એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ. અમે એટલે તો તમારી પાસે આવ્યા છીએ. ના પણ તમને કેવું લાગે છે? હું હતો જ છું, તો આ લોકો નોંધ કરવા નથી. મારો લખેલો લખાઈ લખાઈ જાય છે બરાબર છે, સમજ બને ને? અને તમારું આમાં લખી જાય છે તો આપણે બંધ કરીએ. અમને ના ના, મને કઈ વાંધો નથી. આ સારું છે, અમને તો સારું લાગે છે. કેવું કયું લાગે છે? અમને તો સારું જ લાગે છે. અમને તો સારું જ લાગે છે. સારું લાગે છે ને? અમારા બહુ સરસ છે. ક્યારેય પણ આ ભારત ને દશા ને તમને લાગે છે ને? સાહેબ તમને ના લાગે? હા, આ પ્રધાનો શબ્દ આવ નહીં લખતો. આપડા પ્રધાનો શું ખરાબ બેઠું છે? શું તમે તમારા બગડ્યા બેઠું છે? ઓડિયો કાબુ રાખવા ગયા છે? હ તમે આમ પૈસા લેવા દોડો છો તો થોડી આમ ફરવા દે મોટર નવી નવી લઈને બધું ઘરનું કંટ્રોલ નહીં રાખવું છે એકલા પૈસા ભેગા કરીને કરાવજે પછી બધું શું થાય બધું બગડી જવા માળી મળ્યું કશું બગડે નહીં આ તો સંતો નો બરાબર છે એ તો બગડતું છે ને બહારથી બધું બગડતું લાગે છે લોકોને બહારથી લોકોને બગડતું લાગે બહારથી લોકોને બગડતું લાગે છે એ બુદ્ધિનું છે કામ પણ સમજણનું કામ એમ સમજ જ નથી અને એમ બુદ્ધિ આ બગડતું લાગે સમજણ વાળાને આ સુધરતું લાગે સમજણ ક્યાંથી લાવે બધે બુદ્ધિ બહુ બુદ્ધિ બધી જાય શું થાય બુદ્ધ બનાવે સમજણ ની જરૂર છે બુદ્ધિ સમજવું જરૂર નહીં બુદ્ધિ એ બરોબર છે સમજણ ની વધારે છે ઘણી જ છે શું છે સમજણ ની જરૂર છે સમજવાની જરૂર છે વાત ને સમજવાની આ જગત કોને બનાવ્યું લાગે છે ભગવાન એ બધા કે છે આમ તો એટલે ભગવાન એમ કે છે બધા આમ તો ભગવાન એવું બધા કે છે લોકો કંટ્રોલ ન ના થવા હા એટલે લોકો લોકો એવું કે છે એટલે આમ બધા એવું માને છે આમ બધા એવું માને છે માને પણ લોક તો લોક ના બાપ નું અમે ક્યાં આ કરો એમને તો વાઈફ ની બાબત તપાસ કરવાની બાકી ભગવાન ની બાબત પડેલ નથી બરાબર છે અને વાઈફ ની બાબત માં છોકરા આમ બહુ બહુ જોજો કરી લાવે ભગવાન ની કઈ પડી નથી અમને કોઈ હા કોને ભગવાન ની પડી છે એમના છોકરા ને બહેરાની એમની મિલકત ની એની પડી છે લોકો ભગવાન ની પડ્યું હતો તો તપાસ કરત કે ભગવાને બનાવ્યું નહીં પડી જ નથી એટલે લોક કહ્યું કે ભગવાન ભગવાને બનાવ્યું એટલે એવા લોકોને માર્ગ તો દેખાડવો પડશે ને કોઈ ત્યાં એવા લોકોને માર્ગ તો દેખાડવો પડશે ને કોઈ કે કોઈ કે એવા લોકોને માર્ગ તો દેખાડવો પડશે ને હા ફોરેનર લોકો બધા કે છે અબધ માણસ કે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ તો એ પછી એમને એ લોકો કહ્યું મને કે તમે કેમ ના કહો છો ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ સારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે ઇન્ડિયન ના વ્યૂ પોઈન્ટ થી એ બરોબર છે મોટિવેશન ફેક્ટ માં નથી વાત ફેક્ટ માં ફેક્ટ મારા ક્રાઇસ્ટ ને ખબર ના પડી ક્રાઇસ્ટ આ ચાર વેળા જોડ્યા હતા બીજા 15 ગણવા બાકી પણ ચાર વેળા જાણ્યા હતા તદ્દન સાચા એટલે તમારી પાસે જેટલું મૂક્યું છે તદ્દન સાચું છે એના આધાર કર્યા કરો એથી આગળ ઘણું ચાલો બાકી છે તમે આમ કેમ કર્યું તેની આશે પદલ ઉભું આપડે કર્યું નહીં પદલ થાય છે ને પદલ બરાબર છે તમારે પદલ નહીં થતા પડ્યા નાખ્યો ગટર માં આ કબાટ માં મૂકી રાખે પાછું પછી આ કબાટ જાય પાછું ન તો તૂટવા મળે બધું તમારી જવાબદારી છે બધી તમે તમારું ક્રિએશન ખબર ને ગમાય નથી ને કોઈ વિષ્ણુમાં આવ્યો નથી તમારામાં કોઈ દખલ કરી નથી અને હજુ ભવિષ્યમાં કોઈ પણ દખલ કરશે નહીં તો બરાબર તમારા બહાર હીરા લટકાયા હશે અને ચોર બજારમાં રહી જશો તો તમારો હીરો લઈ શકે એવી નથી. એટલે મેં કહ્યું કે લોકો કે છે, હું તો નાસ્તિક માણસ છું, એટલે હું પોતે તો નાસ્તિક માણસ છું. લોકો કે છે એમ એમ કહું છું, હું તો પોતે નાસ્તિક માણસ છું, હું તો પોતે નાસ્તિક માણસ છું કે છે. એ પાછું નવું કરાયું નાસ્તિક એટલે શું? આ ધર્મ એમાં તેમાં હું માનતો નથી કસામાં. એટલે આ ધર્મ એમાં તેમાં હું કશું માનતો નથી. ધર્મ બહુ માનો છો તમે, વધારે વધારે માણસ ધર્મ નથી. મને લોકો કહે છે આ ફલા ભાઈ નાસ્તિક છે, કોનો નાસ્તિક? નાસ્તિક નાસ્તિક એ મંદિરમાં જતો હોય ને તેવો હોય, એવી મંદિરમાં સવારમાં જવાની પેલા ના જાય, નાસ્તિક ગયા એની દ્રષ્ટિએ નાસ્તિક હોય. ના ના, એટલે કેટલાક જે ધર્મગુરુ કે કેટલાક જે બધા ઉપદેશો આપે છે આમ બીજો કે આમ નહીં કરવું, આમ નહીં કરવું, એ બાબતમાં હું નથી માનતો. એટલે આમ લેકિન કેટલાક ધર્મગુરુ ઉપદેશો આપે છે કે આમ નહીં કરવું, આમ નહીં કરવું, એ બાબત હું માનતો નથી. એ નથી માનતા.